શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 44મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, જો બ્રાહ્મણ બ્રાહ્મણની અજાણતા હત્યા કરે તો સ્વયં તે થયેલી બ્રહ્મ હત્યાના પાપનું નિવારણ કરવા 12 વર્ષ પર્યંતનું વ્રત કરે. તે વ્રતનો વિધિ કહીએ છીએ. પોતે જેની હત્યા કરી છે તે બ્રાહ્મણની ખોપરી અથવા બીજા કોઈ મૃત બ્રાહ્મણની ખોપરી પોતે બ્રહ્મ હત્યારો છે તેવું સૂચવવા પોતાના હાથમાં ધારણ કરી ફરી દંડના અગ્રભાગમાં બાંધેલી બીજી ખોપરી ધારણ કરવી. આ રીતે દંડ અને ખોપરી એક હાથમાં ધારણ કરી બીજા હાથમાં કોઈ એક ભાગે ખંડિત થયેલા લાલ માટીમાંથી બનાવવામાં આવેલા ભિક્ષા માંગવાના શકોરાને ધારણ કરવો. ત્યાર પછી કંબલના વસ્ત્રો પહેરી સર્વભૂત પ્રાણી માત્રનું હિત કરવા તત્પર થઈ વનમાં કે ગામની બહાર કુટીર બાંધીને અથવા વૃક્ષ નીચે એકલાએ જ નિવાસ કરવો. વનમાં પાકેલા ફળાદિકથી અથવા ગામમાંથી ભિક્ષા માગી લાવીને જીવન પસાર કરવું. હું બ્રહ્મ હત્યારો છું એમ પોતાના કર્મને પ્રકાશિત કરી સારી ભિક્ષા મેળવવાનો વિચાર કર્યા વિના 7 ઘેરથી ભિક્ષા માગવી, પછી પોતાને સ્થાને આવી એક જ વાર ભોજન લેવું, સદાય જીતેન્દ્રિય થઈ સ્વધર્મમાં રહી મસ્તક પર જટા ધારણ કરી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, હંમેશા ઠંડા જળથી સ્નાન કરવું, પાપની શુદ્ધિને અર્થે તીર્થોમાં જવું ને સર્વત્ર પોતાના પાપ કર્મનું પ્રકાશન કરવું. આ રીતે 12 વર્ષ પર્યંત વ્રત કરવું. આ પ્રમાણે સમય પૂર્ણ થાય ત્યારે તે અજાણતા થયેલી બ્રહ્મ હત્યાથી મુકાઈ શુદ્ધ થાય છે. ચોર, વાઘ આદિકથી મૃત્યુ થાય કે બ્રાહ્મણની કે ગાયની રક્ષા કરવા જતા વચ્ચે મૃત્યુ થાય તો 12 વર્ષ પૂર્ણ ન થયા હોય તો પણ બ્રહ્મ હત્યાના પાપ થકી શુદ્ધ થાય છે. વળી કોઈ રાજા અશ્વમેધ યજ્ઞને અંતે ભૂદેવોની સાથે અવભૃત સ્નાન કરવા જતા હોય તે સમયે ત્યાં જઈ પોતાના બ્રહ્મ હત્યાના પાપનું તેઓની આગળ પ્રકાશન કરી તેઓની સાથે અવભૃત સ્નાન કરે તો તત્કાળ પાપ થકી મુક્ત થઈ શુદ્ધ થાય છે. બ્રહ્મ હત્યાના પાપ થકી નિવૃત્ત થવા 12 વર્ષના વ્રતનો પ્રારંભ કરનાર બ્રાહ્મણ જો કોઈ તીવ્ર રોગથી ઘેરાયેલા બ્રાહ્મણની કે તેવી કોઈ ગાયની ઔષધિ કરીને રોગમુક્ત કરે તો જેટલા દિવસ વ્રત કર્યું હોય તેટલા દિવસ માત્રથી જ શુદ્ધ થાય છે. પ્રાયશ્ચિત્તનો પ્રારંભ થયા પછી જો વચ્ચે મૃત્યુ થાય તો આલોક અને પરલોકમાં મૃત્યુના દિવસે જ શુદ્ધ થાય છે. સાક્ષાત બ્રહ્મ હત્યા કરનાર પુરુષ ઉપર અનુગ્રહ કરનારને પણ તે પાપનું પ્રાયશ્ચિત્ત 1 પાદ અર્થાત 9 વર્ષ પર્યંત કરવો અને તેની પ્રેરણા કરનારને અર્ધું 6 વર્ષનું કરવું, અનુમોદન કરનારને 4.5 વર્ષનું, પ્રોત્સાહન આપનારને 3 વર્ષનું અને વાણીથી માત્ર બ્રહ્મ હત્યા કરી હોય તો તેણે 1.5 વર્ષનું પ્રાયશ્ચિત્ત કરવું. જો બ્રાહ્મણે માત્ર મનના સંકલ્પથી બ્રહ્મ હત્યા કરી હોય તો 12 દિવસનું કરવું અને ત્યાર પછી પંચગવ્યનું પાન કરવાથી શુદ્ધ થાય છે. વિદ્યાદિક ગુણરહિતનો વિપ્ર પણ જ્યારે ઘર ક્ષેત્રાદિકના કારણે કોઈનાથી તિરસ્કાર પામે ને ક્રોધ ચડતા આત્મહત્યા કરે તો તેમાં નિમિત્ત થનારે 3 વર્ષ પર્યંત કૃચ્છ્ર વ્રત કરવું અથવા સરસ્વતીના ઉદ્ગમ સ્થાનથી સમુદ્ર પર્યંતની યાત્રા કરવાથી શુદ્ધ થાય છે. હે શિવરામ વિપ્ર, તમને જે 12 વર્ષનું પ્રાયશ્ચિત્ત કહ્યું તે વિદ્યાદિક ગુણરહિતના બ્રાહ્મણની હત્યાનું જાણવું, પરંતુ વિદ્યાદિક ગુણવાળા બ્રાહ્મણની હત્યામાં તો બમણું પ્રાયશ્ચિત્ત કરવું અને તેમાં પણ જો કોઈ આચાર્ય કે શ્રોત્રિય બ્રાહ્મણની હત્યા થાય તો 3 કે 4 ગણું પ્રાયશ્ચિત્ત કરવું. બમણું કરવા અસમર્થ બ્રાહ્મણે પ્રથમ 12 વર્ષનું પ્રાયશ્ચિત્ત કરીને બીજા 12 વર્ષના નિમિત્તે સત્પાત્ર બ્રાહ્મણને 1000 ગાયનું દાન કરવો. જો ક્ષત્રિય અથવા વૈશ્ય અજાણતા બ્રહ્મ હત્યા કરી હોય તો ક્ષત્રિયે બમણું અને વૈશ્યે 3 ગણું કરવું. તેવી જ રીતે કોઈ પણ પ્રાયશ્ચિત્ત બ્રહ્મચારીઓને બમણું, વાનપ્રસ્થિઓને 3 ગણું અને સંન્યાસીઓને 4 ગણું પ્રાયશ્ચિત્ત કરવો. હે વિપ્ર, પિતા, આચાર્ય આદિક ગુરુજનો ઉપર કોઈ આક્ષેપ નાખે તેનો તિરસ્કાર કરે, નાસ્તિક ભાવે વેદની નિંદા કરે, અસત શાસ્ત્રોના અભ્યાસમાં પડવાથી અભ્યાસ કરેલા વેદને ભૂલી જવા, જેના મસ્તક ઉપર રાજ્યાભિષેક થયો હોય તેવા રાજાનો વધ કરે, યજ્ઞની દીક્ષા પામેલા ક્ષત્રિય કે વૈશ્યનો વધ કરે, ગર્ભવતી સ્ત્રીનો વધ, અગ્નિહોત્રીની ભાર્યાનો વધ અને રજસ્વલા સ્ત્રીનો વધ, તેમજ ઔષધિ આદિકથી ગર્ભનો પાત અને શરણાગતનો વધ કરવો, આ સર્વે પાપોને બ્રહ્મ હત્યાની સમાન કહેલા છે એમ તમે જાણો. હે વિપ્ર, બ્રહ્મ હત્યાદિ મહાપાપમાં જે પ્રાયશ્ચિત્ત કહેલું છે તે આ મહાપાતક નામના સર્વે પાપોમાં અર્ધું કરવાનું જાણવું. હવે તમને બીજા મહાપાપ સુરાપાનનું પ્રાયશ્ચિત્ત કહું છું. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય અજાણતા એકવાર જો સુરાપાન અર્થાત દારૂ પીવે તો તે પુરુષે પ્રાયશ્ચિત્ત આપનાર પરિષદના બ્રાહ્મણો સમક્ષ ભીના વસ્ત્રો ધારણ કરી લોખંડના કે તાંબાના પાત્રમાં સુરાને અગ્નિની સમાન તપાવી તે જ પાત્રથી સ્વયં તેનું પાન કરે તેથી તેનું મૃત્યુ થાય ત્યારે તે શુદ્ધ થાય છે, અથવા બ્રહ્મ હત્યાના પ્રાયશ્ચિત્તની પેઠે 12 વર્ષનું વ્રત કરે ને સુરાના ચિહ્નવાળી ધજા અને સુરાના પાત્રને હાથમાં ધારણ કરી પોતાના કર્મનું સર્વની આગળ પ્રકાશન કરે, બાકીનું પૂર્વવત અર્થાત વનમાં નિવાસ, તૂટેલા લાલ માટીના શકોરામાં ભિક્ષા માગવી, તીર્થાટન કરવું વગેરે જાણવું. આમ કરતા 12 વર્ષ પૂર્ણ થાય ત્યારે યજ્ઞોપવિત આદિ પુનઃ સંસ્કાર પ્રાપ્ત કરી શુદ્ધ થાય છે. જો જળના ભ્રમથી સુરાપાન કર્યું હોય તો પીધેલી સુરાનું વમન કરી 3 વર્ષનું વ્રત કરવું અને અશક્ત પુરુષે 1 વર્ષનું વ્રત કરવું. જો બ્રાહ્મણ તથા ક્ષત્રિયાદિ દ્વિજ પુરુષો અજાણતા સુરાનું પાન કરે તો યજ્ઞોપવિતાદિ પુનઃ સંસ્કાર કરવાથી શુદ્ધ થાય છે એમ પરાશરે કહેલું છે. આ સંસ્કાર 3 વર્ષનું વ્રત કર્યા પછી કરવાના જાણવા. તે વ્રત કહીએ છીએ પ્રતિદિન રાત્રિને વિશે તલનો ખોળ અથવા ચોખાની કણકીનું 1 વાર ભક્ષણ કરવાથી શુદ્ધ થાય છે. કોઈએ રોગ દૂર કરવા ઔષધિના રૂપમાં સુરા આપી હોય ને તેનું પાન કર્યા પછી ખબર પડે તો 1 ચાંદ્રાયણ વ્રત કરવું ને શક્તિ પ્રમાણે દાન કરવું. જો કોઈ દ્વિજાતિ પુરુષ સુરાના પાત્રમાં રહેલું જળ પીવે તો દૂધમાં પકાવેલી બ્રાહ્મી સુવર્ચલાનું 12 દિવસ પાન કરે. જો દ્વિજાતિ પુરુષ સાક્ષાત સુરાનો ગંધ સૂંઘે તો સંતપન કૃચ્છ્ર વ્રત કરે અને જો અજાણતા સૂંઘાઈ જાય તો પ્રાજાપત્ય કૃચ્છ્ર વ્રત કરવું. હવે સુરાપાન સમાન પાપો શું છે તે જણાવું છું. નિષેધ કરેલા ડુંગળી લસણ આદિકનું બુદ્ધિપૂર્વક ભક્ષણ કરે, સત્પુરુષોની સાથે કાયા મન વાણીથી કુટિલતા કરે, પોતાનો ઉત્કર્ષ બતાવવા અસત્ય ભાષણ કરે, મિત્રનો વધ કરે, કોઈની ખોટી સાક્ષી પૂરે અને રજસ્વલા સ્ત્રીના મુખનું ચુંબન કરે, આ સર્વે સુરાપાનની સમાન પાતક પાપો કહેલા છે. આ મહાપાતક તુલ્ય પાપોમાં અર્ધું વ્રત કરવાનું કહેલું છે. વૃદ્ધ અને સ્ત્રીઓને માટે પાપના પ્રાયશ્ચિત્તનો વિધિ પૂર્વની માફક જ જાણવો. બ્રાહ્મણની માલિકીનું 16 માસ જેટલું સુવર્ણ જો 3 વર્ણના જનો કોઈ ચોરે તો તેનું પ્રાયશ્ચિત્ત કહીએ છીએ. બ્રાહ્મણના સુવર્ણની ચોરી કરનારે ભીના વસ્ત્રો પહેરી, માથાના કેશ છૂટા મૂકી, લોખંડના મુશળને ધારણ કરી રાજસભામાં જઈ રાજાની આગળ પોતાના દોષને જાહેર કરવો ને ત્યાર પછી આ મુશળથી મને મારો એમ રાજાને કહેવો, પછી ધર્મને જાણનારા રાજાએ પણ સ્વયં તેજ મુશળથી એકવાર તેને પ્રહાર કરવો, તે પ્રહારથી તેનું મૃત્યુ થાય તો તેની શુદ્ધિ થાય છે અને જીવી જાય તો પણ તે શુદ્ધ થાય છે, અથવા 12 વર્ષનું પ્રાયશ્ચિત્ત કરવાથી શુદ્ધ થાય છે, અને જો બ્રાહ્મણ હોય તો રાજાએ પ્રહાર કરવો નહીં. જો સુવર્ણ પ્રત્યક્ષ બળાત્કારે ચોર્યું હોય તો તેને સૂચવતા ચિહ્નને માટે કાષ્ઠની તલવાર હાથમાં લઈને ફરવું ને વ્રત કરવું, અને પરોક્ષ રીતે ચોર્યું હોય તો તેને સૂચવતા ચિહ્નને અંકુશ આકારનું લોખંડનું યંત્ર દોરેલી ધજાને હાથમાં ધારણ કરી વ્રતનું આચરણ કરવું. આ 16 માસ જેટલા સુવર્ણની ચોરીનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. જો તેથી અધિક કે ઓછી ચોરી કરી હોય તો પ્રાયશ્ચિત્તમાં પણ તારતમ્ય ભાવ જાણવો, ઓછામાં ઓછું અને વધુમાં વધુ પ્રાયશ્ચિત્ત કરવાનું જાણવું. વિદ્વાન વિપ્ર આપતકાળમાં બ્રાહ્મણના સુવર્ણની ચોરી કરે તો પૂર્વોક્ત કહેલું વ્રત 6 વર્ષ પર્યંત કરવું, અથવા 6 વર્ષ પર્યંત તીર્થોમાં વિચરણ કરવું, ત્યાર પછી તે ચોરીના પાપથી મુક્ત થાય છે. જેણે મનથી બ્રાહ્મણના સુવર્ણની ચોરી કરી હોય તેણે નિયમમાં તત્પર થઈ અહિંસાદિક વ્રતનું ખબરદાર પાલન કરતા 12 દિવસ કેવળ વાયુનું ભક્ષણ કરીને રહેવું. હવે સુવર્ણની ચોરીની સમાન પાતક પાપો કહું છું. બ્રાહ્મણના દાસદાસીનું હરણ કરવું, બ્રાહ્મણના ઘોડા ગાય પૃથ્વી રત્ન આદિકનું હરણ કરવું, તેમજ બ્રાહ્મણને ત્યાં મૂકેલી કોઈ થાપણની વસ્તુ ઓળવી જવી, આ સર્વેને સુવર્ણની ચોરી સમાન પાપો કહેલા છે. તેનું પ્રાયશ્ચિત્ત મહાપાપના પ્રાયશ્ચિત્તનું અર્ધું જાણવું. હે વિપ્ર, ગુરુસ્ત્રી ગમન 4થું મહાપાપ કહેલું છે. સર્વે ગુરુઓમાં પિતા મુખ્ય કહેલા છે. તેમની બીજી પત્ની પોતાની અપરમાતા ગુરુસ્ત્રી જ મનાયેલી છે. બ્રાહ્મણાદિ 4 વર્ણમાં જન્મેલો પુરુષ જો ગુરુસ્ત્રીનો એક વખત અંગસંગ કરે તો તેનું પ્રાયશ્ચિત્ત તમને સંભળાવું છું. ગુરુસ્ત્રીનો સંગ કરનાર પુરુષે પોતાના શરીર પરના સર્વે વાળ મુંડાવી આખા શરીર પર ઘીનું લેપન કરી દિગંબર થવું, ને સર્વે જનોની આગળ મેં ગુરુસ્ત્રીનું ગમન કરેલ છે એમ પોતાના પાપને જાહેર કરી અગ્નિથી તપાવેલી લોખંડની શૈયામાં અગ્નિથી તપાવેલી લોખંડની પુતળીને આલિંગન કરી સૂઈ જવું. આમ કરવાથી તે મૃત્યુ પામે ત્યારે તેની શુદ્ધિ થાય છે, અથવા શિશ્નેન્દ્રિય સહિત વૃષણનો ઉચ્છેદ કરી તેને પોતાના હાથમાં લઈને પાછું વાળીને જોયા વિના નૈઋત્ય દિશામાં ચાલ્યા જવો. ચાલતા ચાલતા જ્યાં સુધી દિવાલ આદિકનો અંતરાય ન આવે ત્યાં સુધી ચાલવું, અને અંતરાય આવે ત્યાર પછી મૃત્યુ ન થાય ત્યાં સુધી ત્યાં જ પડ્યા રહેવું. આમ મરણ થવાથી તેમની શુદ્ધિ થાય છે. ત્રીજું પ્રાયશ્ચિત્ત એ છે કે લિંગનું ચિહ્ન દોરેલી ધજાને હાથમાં લઈ પૂર્વની પેઠે 12 વર્ષનું વ્રત કરવું, તેથી તેની શુદ્ધિ થાય છે. અને અશક્ત એવા પુરુષને માટે મહામુનિ પરાશરે અલ્પ પ્રાયશ્ચિત્ત દેશકાળાનુસાર બતાવેલ છે. તેમાં કૃચ્છ્રવ્રત અને પ્રાજાપત્ય વ્રત 1 વર્ષ કરવું, અથવા ઇન્દ્રિયોને નિયમમાં રાખી ચાંદ્રાયણ વ્રત 3 માસ પર્યંત કરવું. માતાની બહેન, પિતાની બહેન, પિતાના ભાઈની પત્ની, મામી, મંત્રોપદેશ કરનાર આચાર્યની પત્ની, મિત્રની પત્ની, પોતાના સમાન ગોત્રની સ્ત્રી, ચાંદ્રાયણાદિક વ્રત કરતી સ્ત્રી, સાસુ, સંન્યાસીની, રાજાની પત્ની, શિષ્યની પત્ની, આચાર્યની પત્ની, બહેનની સખી, રજસ્વલા સ્ત્રી, પરદેશ ગયેલા પુરુષની પોતાની પાસે રક્ષણ માટે રખાયેલી સ્ત્રી, શરણે આવેલી બ્રાહ્મણની સ્ત્રી, ઉત્તમ જાતિની કોઈ કુંવારી સ્ત્રી, ધવરાવી મોટો કરનાર ધાત્રી અને પોતાનું પોષણ કરતી સ્ત્રી, આ સર્વેની મધ્યે કોઈ પણ એક સ્ત્રીનો સંગ કરવાથી ગુરુ સ્ત્રીના સંગની સમાન પાપ લાગે છે. આ ઉપરોક્ત પાપ જો પુરુષ જાણી જોઈને કરે તો લિંગનું છેદન કરવું, અથવા નવ વર્ષ સુધીનું વ્રત કરવું, જો એ પાપ અજાણતા થયું હોય તો છ વર્ષ સુધી વ્રત કરવું. હવે અતિપાપ શું છે તેનું પ્રાયશ્ચિત્ત કહું છું. જો પુરુષ પોતાની માતા, બહેન, પુત્રી, પુત્રની પત્નીનું ગમન કરે, તેને અતિપાપ લાગે છે, તેનું પ્રાયશ્ચિત્ત અગ્નિપ્રવેશ કહ્યો છે. હવે બ્રહ્મહત્યાદિ ચાર મહાપાપ કરનારા પાપીનો સંગ કરવારૂપ પાંચમો મહાપાપ અને તેનું પ્રાયશ્ચિત્ત કહીએ છીએ. જે પુરુષને ભોજન, આસન, શૈયા આદિકના સંસર્ગ વડે બ્રહ્મહત્યાદિ ચાર મહાપાપ કરનાર પુરુષનો સંયોગ જો એક વર્ષ પર્યંત થાય તો તે મહાપાતકી કહેવાય છે. જેને મહાપાપ કરનારનો સંગ થાય તેને પણ મહાપાપ કરનારનું જ પ્રાયશ્ચિત્ત કરવું, તેમ કરતા તે કાળે કરીને શુદ્ધ થાય છે. સર્વે પ્રકારના પાપોમાં સંસર્ગ દોષ લાગે છે તે અવશ્ય જાણવું. પાપ કરનારનો સંગ કરવો તે પણ પાપ છે, તેથી પાપીનો સંગ કરનારે પણ પાપીને કહેલું પ્રાયશ્ચિત્ત એક વર્ષ કરવું, તેનાથી તે શુદ્ધ થાય છે. હવે સંગ કરનારનો સંગ કરનારને તેથી એક પાદ ઓછું નવ માસનું વ્રત કરવું. આ પ્રમાણે સંગીનો સંગી અને તેમનો સંગી આ પ્રમાણે ઉતરતા ક્રમે કરવાનું જાણવું. આ પ્રાયશ્ચિત્ત પ્રકરણમાં જે બાર વર્ષનું નૈમિત્તિક વ્રત કરવાનું કહેલું છે તે ગાયત્રી મંત્રના યથાશક્તિ મંત્ર જપ કરવાથી પણ સિદ્ધ થાય છે, એમ જે કહ્યું છે તે વિદ્યાવાન, અધિકારી ત્રણેય વર્ણના દ્વિજાતિ પુરુષો માટે કરવાનું છે. તેથી અનધિકારી સ્ત્રીઓએ તથા વિદ્યારહિત જનોએ તો ચતુર્થી વિભક્તિના અંતવાળા નામમંત્રની અંતે નમઃ શબ્દ જોડેલો હોય તેવા ભગવાનના નામમંત્રો જેવા કે શ્રીકૃષ્ણાય નમઃ, શ્રીનારાયણાય નમઃ નો જપ કરવો, તેમજ ગાયત્રી મંત્ર આદિક વૈદિક મંત્રોમાં અનધિકારી એવા શૂદ્રજનો બાર વર્ષ ભગવાનના નામનું ઉચ્ચારણ કરતા કરતા દાન, ઉપવાસ, ગાયો અને બ્રાહ્મણોની સેવાથી નક્કી શુદ્ધ થાય છે. હે ઉદાર બુદ્ધિવાળા શિવરામ વિપ્ર, મેં તમને આ રીતે મહાપાતકનો પ્રાયશ્ચિત્ત વિધિ સંક્ષેપથી કહ્યો. તેમનો અન્ય સર્વે વિધિ અને વિસ્તાર મિતાક્ષરા આદિકથી જાણી લેવો. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ મહાપાતક અને અતિપાતકનો પ્રાયશ્ચિત્ત નિરૂપણ કર્યો, એ નામે 44મો અધ્યાય પૂર્ણ થયો.